હું આપને બતાવું મારો જવાબ, હું જવાબ જે આપું છું બતાવું આપું. એ કે હું મારો જવાબ આપને બતાવું, હું જવાબ આપું કે છે આનો. હું જે લોકોને સમજાવું છું એમાં એવી રીતે છે કે એક માણસ ધારો કે 50-47 હજાર માણસો ખૂન કરે, અથવા એક વેપારી ખોરાકમાં ભેળસેળ કરીને લાખો માણસના જીવન સાથે ચેડા કરે કોઈ વેપારી, અને હું પોતે ડોક્ટર જાણી કે લોકોને કેન્સર કોઈ દરદ, તો એક એક ખૂન કર્યો તો એની ગવર્મેન્ટ બહુ તો ફાંસી આપે, તો એક જીવના બદલે એક જીવ મર્યો, બાકીના જે 50 જીવની શિક્ષા માટે કરવું એ ગવર્મેન્ટ કરી શકે, તેના માટે નર્ક સર્જાયું. હું આ રીતે માનું છું. ફાયદો થશે લોકોનો, વિચારો તો થશે. મેં ડોક્ટર નું પ્રવચન આપેલું આજ પ્રમાણે ડોક્ટર માં સમજાયું, અને સ્વર્ગ નું પણ સિદ્ધ સ્થિરા, જે મુક્ત ગયેલો જીવ શરીર રહિત હોય છે એ સિદ્ધ શિલા પર જાય, તો હાઉ કેન ઈ પાસ ઇટ ટાઈમ આખર અનંત સગ્રહ કેટલું કેવી રીતે પ્રસાર, એ પ્રશ્ન મુજવતો છે. એ કહે છે કે સિદ્ધ શિલા માં માણસ મોક્ષ ગયા પછી જાય છે, સિદ્ધ શિલા ઉપર મોક્ષ ગયા પછી માણસ આત્મા જાય છે, પછી ત્યાં આગળ એ રહે છે અને અનંત કાળ સુધી રહે છે, તો ત્યાં એ ટાઈમ કેવી રીતે પસાર કરે, ત્યાં ટાઈમ કેવી રીતે પાસ કરે, મોટો પ્રશ્ન છે. અહીંયા 5 મિનિટ પાસ જ થતી, અહીંયા 5 મિનિટ પસાર કરી તો બહુ મુશ્કેલી પડે. આ પ્રશ્ન શું છે કે ટાઈમ કેવી રીતે પસાર થાય, તો મુશ્કેલી કાઢે છે કે 2 કલાક પછી ટાઈમ રહેશે પછી પસાર નહીં થતો, એટલે તો પણ એવું છે ખબર ને. ત્યાં કેવાનું, ત્યાં કાળ તત્વ જ નથી, પછી ક્યાં પ્રશ્ન આવે? પ્રશ્ન પોતે સનાતન છે. નિત્ય નિગોદ માંથી જીવ નીકળે પહેલા 6 મહિનામાં 608 જીવ નિયમ થી મોક્ષ જાય છે, એવું આપણે જૈન શાસ્ત્ર માં લખેલું છે. 6 મહિનામાં 608 જીવ નિયમ થી મોક્ષ જાય છે. એક જીવ બહાર નીકળે ત્યારે એક જીવ નિત્ય નિગોદ માંથી બહાર, એક જીવ મોક્ષ જાય ત્યારે એક જીવ નિત્ય નિગોદ માંથી બહાર જાય. તો સીધો પૃથ્વી પર આવે છે કે 7મા નર્ક માંથી ક્રોસ કરીને ઉપર આવે છે? ખ્યાલમાં આવ્યું તમને? 6 મહિનામાં 608 જીવ નિયમ થી મોક્ષ જાય છે. તો એક જીવ મોક્ષ જાય તો એક જીવ નિત્ય નિગોદ માંથી બહાર નીકળે. નિત્ય નિગોદ એ 7મા નર્ક ની નીચે છે. નિત્ય નિગોદ 6 મહિનામાં 608 જીવ નિયમ થી મોક્ષ જાય. એક જીવ મોક્ષ જાય તો એક જીવ નિત્ય નિગોદ માંથી બહાર નીકળે. નિત્ય નિગોદ એ 7મા નર્ક નીચે વસેલું છે. એ અનંત કાળ થી ત્યાં પડે છે. પેલો મોક્ષ જાય ત્યારે એક જીવ બહાર નીકળે, એ નીકળેલો સીધો મધ્ય લોક માં આવે કે 7મા નર્ક થી ક્રોસ કરતો કરતો આવે? સાત માં ક્રોસ કરીને આવે કે સીધો મધ્યલોક માં આવે? સીધો મધ્યલોક માં આવે છે. એ કે છે કે 6 મહિનામાં 608 જીવો મોક્ષે જાય છે એવો નિયમ છે. હવે જેટલા મોક્ષે જાય છે એટલા જીવો છે તો નિત્ય નિગોદ માંથી અહિયાં આવે છે, તેમાં સીધા મધ્યલોક માં આવે છે કે 7મા નર્ક માં થઈને આવે છે? સીધા મધ્યલોક માં આવે છે જીવો નિગોદ માંથી કે પછી 7મા નર્ક લોક માંથી આવે છે? મધ્યલોક માં આવે. સીધા મધ્યલોક માં કાર પરિવર્તન વ્યવહાર માં આવે તો ત્યારે મધ્યલોક માં આવે. એક ઇન્દ્રિય ની શરૂઆત થાય મધ્યલોક માં. જંબુદ્વીપમાં 2.5 દ્વીપમાં 15 કર્મભૂમિ, જંબુદ્વીપમાં 15 કર્મભૂમિ અને 15 ભોગભૂમિ છે. ભોગભૂમિમાં ઉત્તમ મધ્યમ અને જગન્ય પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, વિદેહ ક્ષેત્રમાં કાયમ ચોથો કાળ છે. અહીંયા અત્યારે 5મ કાળ છે, પણ આ ઊંડાવ સર્પણી કાળ. આ કાળ પરિવર્તન અમુક એરિયામાં જ કેમ બને? હાઉ થેપન્સ? એમને જે દરેક ક્ષેત્રમાં કાળ પરિવર્તન થાય છે, મહાવિદેહ ક્ષેત્રમાં છે તો કાયમ ચોથો આરો જ હોય છે, અહિયાં અત્યારે પાંચમો આરો છે, તો કે જે આ કાળ પરિવર્તન છે તે દરેક ક્ષેત્રમાં જુદો જુદો કેમ હોય છે? આપણે ઇંગ્લેન્ડ નો ટાઈમ અત્યારે કેવો, અત્યારનો ટાઈમ અમેરિકામાં ટાઈમ, બધું ચક્કર ખરાબ કરે છે. નહીં બરોબર છે, આપ એમ ના માનતા કે હું આપનો ટેસ્ટ કાઉન જાતે, મારા જે શંકાશામાં ચંપકલાલ જોશી આપ જાણ્યા છે, મોડાસાના છે, ઇઝ ઓલસો પ્રીચિંગ, એ પણ એ મને કેવું ડોક્ટર જવાબ છે, બીજા સાધુનો પણ પૂછ્યું નહીં. એટલે હું મારી પોતાની શંકા કાળ પરિવર્તન, અમુક એરિયામાં જ પાંચમો કાળ, અમુક એરિયામાં ચોથો કાળ, અમુક બીજામાં, અમુક બીજો વિધેયમાં કાયમ ચોથો વાય દીસ હેપન, એ જ કહ્યું ને એમને. એમ કે છે કે આ કાળ પરિવર્તન મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ ચોથો હોય છે, અહિયાં પાંચમો હોય, કોઈ જગ્યાએ બીજો હોય, ત્રીજો હોય, તો કે આવું જુદું જુદું કે એવું કેમ હોય છે? આ પાક કાળ તો કે આ જુદો જુદો કેમ કાળ, બીજો ત્રીજો કયા મહાવીજય ક્ષેત્રમાં ચોથો વાળો કેમ હંમેશા કાયમ ની માટે, અને અહીં પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એમ કેમ? આ બધું માવજી ક્ષેત્રમાં ફેરફાર નથી, ચોથો વાળો કાયમ નો છે. માવજી ક્ષેત્રમાં ચોથો વાળો કાયમ નો કેમ, તો ત્યાં ફેરફાર કેમ નહીં એમ પૂછ્યું છે. આપડે તો કાયમ નીકળી ગયા દુનિયા બધી ગોઠવેલી છે, અને પદ્ધતિ તરફ છે, એમાં આપણે નિયમ ગોઠવાયેલો કરવાની હું નહીં. દિગંબર જૈન માં એક વાણીજી લખેલું છે, ક્ષણ ભર થી ભૂલ મહાબંધ કે નોબત. જૈન દિગંબરી શાસ્ત્ર માં એવું લખ્યું છે કે ક્ષણ ભર થી ભૂલ ઓર મહા મહાબંધ કી નોબત, ક્ષણ ભર ની ભૂલ અને મોટા બંધન ની વખત આવે છે, ક્ષણ ભર ની ભૂલ. એક સમય એક આંખ નો પલકારો કરે, એક સમય મોહ કરે, તો જીવ ને 70 કોડા કોડી સાકેલ અનંત કાળ સુધી બંધ થાય છે, એમાંથી છૂટું કે છે. એમ કે છે કે એક સમય જો મોહ કરે, આંખ નો પલકારો થાય એટલો સમય જો મોહ કરે, તો એને 70 કરોડા કરોડી સાગરો પણ જેટલું આયુષ બંધાય છે, તો એમાંથી છૂટે ક્યારે? એવું કઈ વાત જ નથી, એવું જો હોય ને, એટલે બધા આજે બધી ખબર વાંચે છે ને, એ છે કઈ બધા કઈ નિર્ભય થઈ ગયા બધા, એવું આ તો બધી વાત વસ્તે બધી હવે વાત હેલ્પ કરે ને, શું એટલે શું કરવું કરવા નહીં લોકો જ્ઞાન મળ્યા છે, મો ના છૂટે, જ્ઞાન મળ્યા છે, મો ના છૂટે. હું આપને કહું, મો અમને જરૂર નથી, બઉ ઓછા માણસ મો છું, ડોક્ટર જે જેને છે, હું પોતે એનાટોમી શરીર મળતા છે, મેડિકલ આટલો બધો મોહ કરે તો જીવ છૂટે ક્યાંથી? તો જીવ નો મોક્ષ ક્યાંથી થાય? અમને ડોક્ટર તો હું છૂટી જ જાય છે, કે અમે શરીર ના સ્વરૂપ જે લોકો ના રોગ જેલા, અમે તો હું વાંચતો જ નથી, એટલે મારો મોટો અમે કાપીએ, મોઢા કાપીએ, ઓપરેશન કરીએ, અમારો બહુ છૂટી જાય છે. ડોક્ટરો નો મોહ ઉડી જાય છે, અમે બધું ચીરીએ છીએ ને એટલે. અમે ડોક્ટરો ને ડોક્ટર ના જેટલો મોહ દુનિયામાં કોઈ ના જળ થઈ ગયો એટલો જેવું તેવું જોખમ છે. પરોપકારી કામ કરવા ને તેના ભરતી મળી જાય. ડાક્ટર વકીલો જે છે ને બધા વકીલો હા ઊંધું થયેલો છે. વેપારીઓ જવાની બધા ખ્યાલ આવે છે. વેપારો જાત જાતો થાય, માલ નો થાય એવું એટલું છે કે આ ઊંડાવર સર્પિણી કાળ ગણાય છે. આ પંચમ કાળ એ કેટલા કાળ પછી ઊંડાવર સર્પિણી કાળ આવે, કેટલા પંચમ કાળ જાય ત્યારે આવે, મહાન દુષ્યમ કાળ ગણાય છે. હુંડાવ સર્પિણી પંચમ કાળ ગણાય છે, તો આ કાળ કેટલા વખત પછી આવે છે? પાછો આ કાળ પાછો કેટલા વખત પછી આવે છે? એ લોકો કે જેના લક્ષણ ચોથા કાળ હુંડાવ સર્પિણી કાળ આવતા લક્ષણ ચોથા કાળ માંથી પડે છે. અને એ લોકો એમ કે છે અમારા સાધુ કે તીર્થંકર કોઈને નમે નહીં. ઋષભદેવ ને બે દીકરી બ્રાહ્મી ને સુંદરી હતા. ચક્રવર્તી એવા પ્રશ્ન પૂછ્યો. તમે શિખર અને ગોમટે છે બે જાગરાઓ બાકી રહી છે. મારી ઉંમર 65. મેં તો નજરે નજર જોયું છે કે એક અમારી જ્ઞાતિના વાણિયા તે દ્વારકાધીશ મંદિર માં ગયા, તે પ્રોવિઝન સ્ટોર્સ માંથી રૂપિયાનો 20-50 લઈને ગયા. 20-50 ખતમ કરે ને સારું કેવાય જવું હોય તો બોલવું પડશે. ઓપન કરી દો તો પછી કોક દિવસ યાદ આવે ને તો કામ આવે ને. કોઈને કોઈને કીધું નથી એટલે કામ યાદ રહે ને. ઓપન કરી નાખ્યું હોય તો પછી કામ યાદ ના આવે એ તો કામ આવે ને. દાદર માં બે રહેવાનું બહાર બધા આપડે મોહ તોડી નહી બે રહેવાનું કોને કરે કોઈ ભી પૂછે કે મોહ સાચી થાય આત્માની કોઈ એવી તો સ્થિતિ હશે ને જયારે જ્ઞાન અને અજ્ઞાન બંને નહી હોય. આત્માની એવી સ્થિતિ તો હશે ને કે જયારે જ્ઞાન અને અજ્ઞાન બંને નહી હોય. જીવાત્માની એવી કોઈ સ્થિતિ હશે ને કે જયારે જ્ઞાન અને અજ્ઞાન બંને નહી હોય. એ વખતે સાચી મોત થયો. એ વખતે મોહ સાથી થયો. એ વખતે સત પણ હતું અને મોહ ની વસ્તુ પણ હતી. એ વખતે મોહ ના હોય. એ વખતે ના હોય. સ્વભાવ થી એ સ્થિતિ છે અત્યારે છે ને. એ અંદર આત્મા છે ને ત્યાં કઈ મોહ નથી ને આ તો સાયન્ટિફિક ફરકોડે એવિડન્સ થઈ ગયેલો છે. ઉભો થયો બે વસ્તુ મૂકવા સાથે મૂકવાથી એક વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે. આ વ્યતિરેક ગુણ થી ઉભું થયું છે. મોહની ચીજો છે દુઃખો આપે છે અને સ્વભાવ ની વસ્તુ આનંદ આપે છે. તો સ્વભાવ તરફ જ ના મને માણસ આકર થતો નથી. સ્વભાવ તરફ મોહ કેમ નથી થતો? કે સ્વભાવ તરફ મોહ કેમ થતો નથી? સ્વભાવ તરફ મોહ કેમ થતો નથી માણસ? અને આ પ્રભાવ માટે મોહ થાય છે. સ્વભાવ તરફ કેમ નથી થતો? સ્વભાવ તરફ તો સુખ છે, આનંદ છે. મોહ થયો તો તમે જોતા આ બધા ભર્યા છે. આ પાછું ભરવાનું મોહ સ્વભાવ તરફ મોહ એટલે પાછું ભરવાનું. અને હવે સંસારી મોહ એ આમ જવાનું. આ સ્વભાવ તરફ નો મોહ એટલે મોહ સદ મારી પર થાય આ બધા પર થાય. આ એક પ્રકાર મોહ પણ આ મોહ છે તે મૂળ સ્વભાવ બોલાવનારો. આ પ્રશસ્ત મોહ કહેવાય. કેવું? જે મોહ મોક્ષે લઈ જાય એવો આ મોહ. મોહ થી હંમેશા મોહ ના ફળ માં લાયા જ હોય પણ અમે લાયે ના ભર્યા નથી. દેવી પ્રગટ થઈને તને કે લક્ષ્મી દેવી કે તારે જેટલા પૈસા છે તારે માગ તો તું કેટલા માગો? જરૂરત નથી તારા પૈસા ની. હવે તો આપડે મુક્તિ ની જરૂર છે. પણ વધારે પૈસા આવે આપડી પાસે અને વસ્તુ આપણું મન ફરી ગયું કોઈ પણ સુયોગો ના કારણે તો આપડે દુખદાય નીવડે પાછું. બરોબર. એના કરતા આ રીતે આવે છે મારા ખોરાય ખોરાય ને એ મારું છે. લક્ષ્મીજી ને શું કહું? ફરી કોઈ દાડો ભીડ પૈસા આવી મુક્તિ ના માર્ગ માં આશીર્વાદ આપો એમ કહું. મુક્તિ ના માર્ગ માં બરાબર. લોકો તો કેવું કેવી માગણી હતો તમારી બેંક માં જેટલું નાણું એટલી માગણી કરેલો. એક એકડો ને 11 મિલિયન કે હતા શું દશા થાય? આપડે થઈ ગયો બેંકે ભાગી દે તારું કામ નહીં માગવા. જાગૃતિ છે સંસાર તરફ ની, સંસાર ની રીતે ભોગવવાની, તો શુદ્ધ ઉપયોગ માટે એ જાગૃતિ ડાયવર્ટ કરી હોય તો કેવી રીતે થઈ શકે? ના થઈ શકે. અંબાસ નું ઓપરેશન જોઈ ગયું ત્યારે રહી ગયું અંબાસ નો આપણો મોહ ઉડી જાય, કે આપણે અંદર જે વિષય ની ગ્રંથિઓ પડી છે એ પણ બધી રીતે. મારે તો 5-10 સેકન્ડ જાય, 5-5 સેકન્ડ થાય. આ ધનવાર શું કયો છે કરવાનું? મગજ ને કંટાળા આવો મન ને, આવું ગંદુ ગંદુ શું જોવાનું? ત્રિવિઝન માં મન ને કંટાળે. ખરેખર સિદ્ધાર્થમાં સિદ્ધાર્થ મકાર કે, પણ મને બરાબર નથી લાગતું. મને પોતાને બરાબર નથી લાગતું. મન પ્રમાણે નથી કરવું મારે. આ જે મન આવું બતાવે છે મને પસંદ નથી. કારણ મેં તો દાદા ને પૂછી જોઉં. મને તો ત્રિવિષમ નું શક્તિ છે, ત્રિવિષમ જોઉં. પણ મન અમુક કારણે એમ કે દરેક રીતે અસગોનો કરવાનું કરી રહ્યા છે. મારતો હોય ને એ પ્રમાણ બી કરી રહ્યા છે. પરમાણુ પછી એવો જ મારા પરમાણુ પણ દુઃખ દીધું હોય, કેટલું સારું હોય દુઃખ દીધું હોય તો ડાક્ટર મરી આવે, પછી એ પરમાણુ મટી જાય, વહેલો મળી જાય. કેતુ હારો ના દુઃખ દીધો દાખલ મળે છે ભગવત દુઃખ દેવાનો હેતુ ના હોય અને સામાન્ય દુઃખ લાગે તો સમાન દુઃખ લાગે તો નુકસાન કહેવાય, જોખમ કહેવાય. આપણો હેતુ ના હોય તો હેતુ ના હોય, આપણો હેતુ ના હોય તો વાણી ને વર્તન એવું હોય તો કોઈને દુઃખ થાય, એવું નહી તો મારે દાદાભાઈ જવું છે એટલો હેતુ છે. તારો દુઃખ દેવાનો હેતુ નહીં ને બાપ? ના, દુઃખ હેતુ નથી કે એમને દુઃખી કર્યું, એવું નહીં. પણ તો પણ એનું એ દુઃખી થયા ફળ મળે ને? કેવા પ્રકારનું ફળ મળે? એ દુઃખી જાય એનું મને ફળ મળે. કેવા પ્રકારનું ફળ મળે? દુઃખ ના દઈએ તો સત્સંગ તો કરવો પડે. આ રીતે દાદા એમને દુઃખ ન પડે એમ કરવા જઈએ તો સત્સંગ ગુમાવવો પડે. તો કરવું શું? અમે તો સમાધાન ને માર કાઢવો, સમાધાન કરીને કરવું ઉત્તમ. સામી વ્યક્તિ ને એની ગેરસમજ થી દુઃખ થાય તો શું સમજવું? આપણો હેતુ ના હોય, ઈરાદો ના હોય, પણ સામી વ્યક્તિ ને એવું લાગે કે આનો ઈરાદો છે. સામી વ્યક્તિ ને એની ગેરસમજ થી દુઃખ થાય. દુઃખ તો કોઈ ગેરસમજ કેવી રીતે થાય? આપડે કોઈ કરતા હોય એને એમ લાગે ઈરાદો પૂરક કરે છે. મહાવીર ઉપર કોઈ સ્ત્રી ને રાખતો પછી એ દુઃખ ના ત્યાં અંદર મહાવીર નહી, કારણ મહાવીર વિતરાગ વિતરાગ છે. માટે પોતાના ધર્મ કશું કોઈ જાતનો સંસારી નથી, બીજી બાબત જ નથી. તમે એવું એવા વિતરાગ થયા નથી તો તમારે જવાબદારી. તો સમાધાન નો માર્ગ કેવો રીતે કાઢવો? ઇમ્પોર્ટન્ટ કામ જોઈએ. એ તો એમ જ કે છે, બાપા નું કયું નથી માનતો, દાદા નું કયું માને છે. બાપા તો વાત ખોટી કહેવાય નઈ ને આપડે. બાપા રહ્યું નહીં, બાપા જેવું રહ્યું જ નહીં ને. તારે કે દાદા નું કહ્યું નહી માનતો, દાદા તો કે જ નહીં ને આવું કહે. દાદા કેતા જ નથી. દાદા બાપુજી એવું નથી કેતા, પણ એમ કે છે કે તું એમની પાસે ગાંડો થઈ ગયો છે એવું કે છે. કહ્યું નથી માનતો એમ નથી કેતા, પણ તું એની પાસે ગાંડો થઈ ગયો છે. વાત છે, મેં વાત કરી. કર્યું કે એક ભાઈ પાસે ગોળો થઈ ગયો, તેને બદલે અમીન પાસે થયું, સારું કે ભેણા જવું કે એકદમ કોઈ કરું કે તમના ભાઈ પાસે ના જઈશ કે. હા હવે હવે એવું કે ને એટલે રસ્તો કાઢવો પડે કરું બરોબર. ના બાસી ના પડે તમારે જાગે આપણે આપણે જે કર્યા છે અત્યારે તો ભોગવવા પડશે. આ ભોગવ ભોગવી લઈએ તો સારી વાત છે કે આવતા ભોગ મને બાકી ના રાખીશ તું ચોખ્ખો પછી કેવું રજા લઉં છું નહીં પધારો સાહેબ બીજું બધું આરાધના ઓછી થાય તો વાંધો નહીં. વિરાટ નાના આરાધના ઓછી થાય તો પછી કોઈ વાંધો નહીં. બસો બસો વર્ષ પહેલા ના મંદિરો છે, બસો વર્ષ પહેલા ના મંદિરો છે. અરે જાઓ જવાની હતી પેલા તો આરાધના ઉઠી થાય તો વધુ ના વિરાધા થતી સત્ય મામાવી નહીં. આ ક્યારે સારું થઈ જશે તમારી ભક્તિ કરવું બધી સારી રીતે. દુઃખ તો દવાખાના જઈએ ત્યારે ખબર પડે લોકો ના દુઃખ થઈ જાય. દવાખાના લોકો ને કેવા દુઃખ થઈ જાય. પણ આપણા જાત હોય જે વસ્તુ કરી આજે ભગવાન પૂજા થઈ શકે નહીં. આપડે કાયમ કરવા તૈયાર બધી અંતરાય જાય જાય ને કશું આમ થઈ શકે નહીં. ભગવાન ની શિવા પૂજા થઈ શકે નહીં હા જેવો થઈ ગયો એટલે કે જે અંતરાય આવે ને એમ કે ના પણ એવું છે ને કે આ બધા દૂર જશે એટલે ભગવાન ને જાણ જ છે કે વાર કરવી છે પૂજા તો થતું નથી. થઈ જશે થઈ જશે એટલું વહેલું થઈ જશે. રોટલી શાક એકલો આપણે ખાઈ લો અમને કઈ હક દાવો રહી ને કે રૂપાવું કે હું તો સમજે ને બસ જે મૂકવા ખાઈ લે ને પછી મદદ કરાવે પછી હવે પડે જ ને લાગે ને ઉપરથી એમ લાગે ચલો આવો આવો બધા ભેગા ત્યારે બહાર ના માણસ આવીને મદદ કરી કારણ કરવાનું હોય શાકભાજ એ શોધખોળ તસ્તુર બને સારી છે. માણસ કોઈના સંસારમાં ના ગયેલા હોય અને લોકોને શું કે સંસાર બોલાવતા રહે કે સંસારમાં જતો નથી સમજાવતા આવું તિરસ્કાર કરેલા હોય તો એની પાછળ 300 માણસ સંસારમાં આવેલું એવું આ જગત છે કેવું છે. અને પછી આમ નિરાંતે ઠારલી ઉગાડી લઈ જાય ચાર નારિયેળ વાળી બોલી જરા ચેન ના પડે ઉચકી લઈ જાય એવું આ જગત તો બધું તૈયાર થયા છે. આગળ આગળ પાછળ નારિયેળ એવું બધું આજના છોકરા જરા દયા વધારે છે તે ક્યાંથી બી મોડી બનવાનું એટલે ત્યાં સસ્તું નારિયેળ કાચલા બાંધે છે જાય તો ઉતાર ઉતાર ગમે તે બધી તૈયારી છે બધી પરસાદી આપો છો ને તમે છોકરા ને બધા ને પરસાદી આપો છો ને છોકરાઓ ને બધા તમને કેમ નથી આવતા અમારું નીકળી જાય તમારે તો બે કહેવામાં જ પડ્યા છે છોકરા બોકરા આપે બધા બોલાવે ને નાના કરવાનું ચોખ્ખું હોય બધું મોટા કરવાનું જરા બધા મેલું હોય તો બે તો બોલાવવા પડે ના બરોબર લોકો લાભ આપવાના તો ફૂલે હોય તો શું કરે છે વરસાદ ઉપર પાણી પડે તો બિહારે એટલે હૃદય બિહાર આપડે મોકલે જવું છે આ કોમ અમને બંગલા છે લોકો દાદા ને ક્યાં બે ના બે વ્યવસ્થિત આપડે ના બોલાવે ત્યારે વ્યવસ્થિત ના બોલાવે ત્યારે વ્યવસ્થિત આવે તો વ્યવસ્થિત ન આવે તો વ્યવસ્થિત નો ખેદ કરનારો હોય નહિ કે તમે કઈ ખેદ કરો છો એવું તે પછી